શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 7મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ, હવે તમને હું શ્રીમદ ભાગવતના દાનનો વિધિ કહું છું. તે વિધિ પ્રમાણે દાન કરનાર મનુષ્યને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. ભાગવતનું દાન આપવા માટેનો ભાદરવા મહિનાની પૂનમનો સમય મુખ્ય કહેલો છે, અથવા દરેક પૂર્ણિમાઓ કે વ્રત તથા ઉત્સવોના દિવસો પણ તેમાં ઉત્તમ કહેલા છે. હે રાજન, શ્રીમદ ભાગવત પુરાણનું દાન આપવાના સમયે પ્રથમ મજબૂત કાગળમાં પરસ્પર પંક્તિઓનું મિશ્રણ ન થાય તે રીતે સ્પષ્ટ અક્ષરોમાં તેમનું લેખન કરાવવું, તત્કાળ લખાવાયેલ નૂતન શ્રીમદ ભાગવત પુસ્તકનું સંશોધન કરાવીને કાષ્ટના પાટિયાની વચ્ચે નૂતન વસ્ત્રથી મજબૂત રીતે બાંધી બાજોઠ ઉપર સ્થાપન કરવું. હવે એ શ્રીમદ ભાગવતનું લક્ષણ તમને કહું છું. હે રાજન, પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરતા જન્માદ્યશ્ય યતઃ ઇત્યાદિ વેદાંત સૂત્રોથી તેમજ ધીમહી આ પ્રમાણેના ગાયત્રી મંત્રના પદથી જે શાસ્ત્રનો પ્રારંભ થતો હોય તેને જ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જાણવું, જેમાં વૃત્રાસુર વધની કથા વિસ્તારે સહિત વર્ણન કરેલી હોય, તેમજ શુકદેવજીએ જેમનું ગાન કરેલું હોય તેને જ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જાણવું, જેના 18,000 શ્લોકો હોય, જેમાં બ્રાહ્મકલ્પ, શ્વેતવારાહકલ્પ અને પાદ્મકલ્પની સત્યકથાઓનું વર્ણન કરેલું હોય, જે આદિ, મધ્ય અને અંતે વૈરાગ્ય સભર આખ્યાનોથી ભરપૂર હોય, વળી જેમાં વર્ણન કરેલા શ્રીકૃષ્ણ ભગવાનના લીલાચરિત્રોના સમૂહરૂપ અમૃતનું પાન કરવાથી સંતો તથા દેવતાઓ અતિશય આનંદ પ્રાપ્ત કરતા હોય, આવા ભગવાન શ્રી વાસુદેવ પરાયણ ભાગવત પુસ્તકને દાન આપવાના સમયે પ્રથમ સુવર્ણના રમણીય સિંહાસન પર સ્થાપિત કરવું. હે રાજન, પૂર્વે પરીક્ષિત રાજાએ પણ શ્રીમદ ભાગવત ગ્રંથને સ્થાપન કરવા માટે અનેક પ્રકારના રત્નો જડિત સુવર્ણનું બહુ મૂલ્યવાળું મોટું સિંહાસન શિલ્પીઓ દ્વારા તૈયાર કરાવ્યું હતું. એ સિંહાસન ઉપર શ્રીમદ ભાગવત પુસ્તકનું સ્થાપન કરી શ્રી શુકદેવજી મહારાજે તેમની કથાનું વાંચન કર્યું, તેનું શ્રવણ કરી 7મે દિવસે પરીક્ષિત રાજા ધામમાં ગયા. તે પહેલાં નિર્લોભી અને નિસ્પૃહી શુકદેવજીએ ત્યાંથી વિદાય લીધી. પછીથી પરીક્ષિત રાજાએ એ સુવર્ણના સિંહાસન ઉપર પધરાવેલા શ્રીમદ ભાગવત પુસ્તકનું પૂજન કર્યું અને તેનું કૃપાચાર્યને દાન કર્યા પછી સુવર્ણના સિંહાસને સહિત કૃપાચાર્યને 1,00,000 સોના મહોરોનું દાન આપ્યું. પછી પરીક્ષિત રાજા વૈકુંઠધામ સીધાવ્યા ને શુકદેવજીએ કહેલા શ્રીમદ ભાગવતના મહિમાના સંપૂર્ણ ફળને પામ્યા. હે ઉત્તમ રાજા, ઉપરોક્ત પરીક્ષિત રાજાના કરવા પ્રમાણે કોઈ સમર્થ પુરુષો હોય તેમણે પણ ધનનો લોભ નહીં કરીને પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણનું રમણીય સિંહાસન તૈયાર કરાવવું. અલ્પધનવાળા મનુષ્યોએ તો 3 પલ અર્થાત 12 તોલા સુવર્ણમાંથી 1 પત્ર તૈયાર કરાવી તેના પર શ્રીમદ ભાગવત ગ્રંથની સ્થાપના કરવી, અને તેનાથી પણ ઓછા ધનવાળા મનુષ્યોએ તો તોલા જેટલા સોનામાંથી તૈયાર કરેલા પત્ર ઉપર સિંહનું ચિત્ર તૈયાર કરાવી તેમના પર પુસ્તકની સ્થાપના કરવી. હે રાજન, ત્યાર પછી ઉદાર બુદ્ધિવાળા દાતા પુરુષે ગીત વાજિંત્રોનું ગાન કરાવી પૂર્વોક્ત 4થા અધ્યાયમાં કહેલા મંત્રોના ઉચ્ચારણ સહ યથાસમયે પ્રાપ્ત થયેલા ઉપચારોથી તેનું પૂજન કરવું. ત્યાર પછી દાન કરનારા પુરુષે શ્રીમદ ભાગવતને વિશે અત્યંત પ્રેમ ધરાવતા જીતેન્દ્રિય એવા એ દાન ગ્રહણ કરનારા બ્રાહ્મણની પૂજા કરવી. પૂજામાં રેશમી વસ્ત્ર, સુવર્ણ અને મોતીઓના આભૂષણ, ચંદન, પુષ્પોના હાર અર્પણ કરી તેનું પૂજન કરી દાતાએ તે બ્રાહ્મણને નમસ્કાર કરવા. દાન આપતી વખતે દાતાએ પૂર્વમુખે બેસવું અને પુસ્તકનું દાન ગ્રહણ કરનાર વિપ્રે ઉત્તરમુખે બેસવું. ત્યાર પછી દેશકાળાદિકનું સ્મરણ કરી સંકલ્પનું જળ મૂકી આ કહ્યું એ મંત્રોનો ઉચ્ચારણ કરતા કરતા દાતાએ પુસ્તકનું દાન કરવું. મંત્રોનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવું કે અનેક જન્મોથી ઉદ્ભવ પામેલા અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં અંતરાય કરતા મારા સમગ્ર પાપો આ દાન કરવાથી નાશ પામો. હે વિપ્રવર્ય, તમને આ વેદતુલ્ય દિવ્ય શ્રીમદ ભાગવત પુરાણનું દાન કરું છું. તેનાથી શ્રી વાસુદેવ ભગવાન મારા ઉપર સદાય પ્રસન્ન રહો. આ દાનના પ્રભાવથી મારા મનને શ્રીકૃષ્ણ ભગવાનનો વિયોગ ન થાવો, તેમજ તેમના સંતોનો પણ વિયોગ ન થાવો, તથા આ દાન આપવાથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ મારા ઈચ્છિત મનોરથને પૂર્ણ કરનારા થાવો. હે રાજન, આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરી શ્રીમદ ભાગવતનું દાન કરવું અને ઉપરાંત 100 સોના મહોરો અથવા રૂપા મહોરોની શક્તિ અનુસાર દક્ષિણા આપવી. શક્તિના અભાવે 18 રૂપા મહોરોની દક્ષિણા આપવી ને બ્રાહ્મણોને ભોજન કરાવવું. હે રાજન, જે પુરુષો આ વિધિ પ્રમાણે શ્રીમદ ભાગવતનું દાન કરે છે તે અતિશય પ્રકાશમાન દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠધામને પામે છે, તેમજ ત્યાં મનોવાંછિત સર્વે દિવ્ય ભોગોને પ્રાપ્ત કરે છે. ત્યાં શ્રીમદ ભાગવતનું દાન આપનાર દાતાને શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી કાંઈ અપ્રાપ્ય રહેતું નથી. હે રાજન, આ શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરવાથી અપુત્રવાળાને પુત્રની પ્રાપ્તિ થાય છે, નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે અને વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. હે રાજન, આ પ્રમાણે મેં તમને શાસ્ત્રોમાં કહેલો શ્રીમદ ભાગવત શાસ્ત્રના દાનનો વિધિ યથાર્થ કહ્યો. તેને અનુસારે જે પુરુષો ભાગવતનું દાન કરશે તેને આલોક તથા પરલોકમાં કોઈ ઈચ્છાઓ દુર્લભ રહેશે નહીં. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ શ્રીમદ ભાગવત પુસ્તકના દાનવિધિનું નિરૂપણ કર્યું. એ નામે 7મો અધ્યાય પૂર્ણ થયો.